तारी हो वेदनाथ सहन थे शके भला हे वेदनाज न होती हमें जे आसोने प्रेम करवाने लीधो तो मैं जन्म वचमाता में जराक वधारे गमी कहूं केम मुझने गम छो तमे कहूं केम मुझने गम छो तमे दिवस रात दिल मा रमो छो तमे कहूं केम मुझने गमो छो तमे कहूं केम मुझने गमो छो तमे सदाए बसो विचारो ममारा सदाए बसो छताए कदी क्या मळो छो तमे कहूं केम मुझने गमो छो तमे स्मरण बस तमारूं करूं रात दिन स्मरण बस तमारूं करूं रात दिन स्मरण बस तमारूं करूं रात दिन नयन न जरूर है रहो छो तमे कहूं केम मुझने गमो छो तमे सजा जो ये शूं करो छो तमे कहूं केम मुझने ગમો છો તમે હૃદય પર મૂકી હાથ સાચું કહો હૃદય પર મૂકી હાથ સાચું કહો હૃદય પર મૂકી હાથ સાચું કહો કદી યાદ મુજને કરો છો તમે દિવસ રાત દિલમાં દિવસ રાત દિલમાં દિવસ રાત દિલમાં રમો છો તમે કહું કેમ મુજને ગમો છો તમે કહું